श्री पद्म पुराण उत्तरखंड अध्याय 52। भक्ति नू स्वरूप शालिग्राम शिला नो महिमा तथा वैष्णव पुरुषों नू महात्म्य। पार्वती जी पूछ्यू, हे प्रभु, हे विश्वेश ईश्वर, हे विश्व ईश्वर अथवा तो हे विश्वेश्वर, श्रेष्ठ भक्ति नू स्वरूप शू छे जे जाणवा मात्र थी मनुष्य ने सुख प्राप्त थाय छे। महादेव जी बोलिया, हे देवी, भक्तिना त्रण प्रकार छे, सात्विकी, राजसी अने तामसी। आ त्रण मां सात्विकी उत्तम, राजसी मध्यम अने तामसी कनिष्ठ छे। मोक्षरूपी फळनी इच्छा राखनारा पुरुषे श्री हरिनी उत्तम भक्ति करवी जोईए। अहंकारने लईने अथवा बीजाओने देखाड़वा माटे अथवा ईर्षावश के बीजानुं अहित करवा माटे कोई देवतानी भक्ति करवामां आवे छे ते तामसी भक्ति छे। જે વિષયોની કામનાથી અથવા યશ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ભગવાનની પૂજા કરે છે એની ભક્તિ રાજસી માનવામાં આવે છે। જ્ઞાની બ્રાહ્મણોએ કર્મબંધનનો નાશ કરવા માટે શ્રી વિષ્ણુ પ્રત્યે આત્મસમર્પણની બુદ્ધિ રાખવી જોઈએ। આ જ સાત્વિકી ભક્તિ છે। તેમાં હે દેવી, સદા સર્વ પ્રકારે શ્રી હરિનું સેવન કરવું જોઈએ। તામસ ભાવથી તામસ, રાજસથી રાજસ અને સાત્વિકથી સાત્વિક ગતિ પ્રાપ્ત થાય છે। ભગવાન ગોવિંદમાં ભક્તિ રાખનાર પુરુષોને સમસ્ત દેવતાઓ પ્રસન્નતાપૂર્વક શાંતિ આપે છે। બ્રહ્મા વગેરે દેવેશ્વરો તેમનું મંગલ કરે છે અને મુખ્ય મુખ્ય મુનીશ્વરો તેમને કલ્યાણ પ્રદાન કરે છે। જે ભગવાન ગોવિંદમાં ભક્તિ ધરાવે છે તેમના માટે ભૂત પિશાચો સહિત સમસ્ત ગ્રહ શુભ થઈ જાય છે। બ્રહ્મા વગેરે દેવતાઓ તેમના પર પ્રસન્ન થાય છે તથા તેમના ઘરોમાં લક્ષ્મી સદા સ્થિર રહે છે। ભગવાન ગોવિંદમાં ભક્તિ રાખવાવાળા માનવોના શરીરમાં સદા ગંગા, ગૈયા, નેમિષારણ્ય, કાશી, પ્રયાગ અને કુરુક્ષેત્ર વગેરે તીર્થો નિવાસ કરે છે। ગંગા, ગયા, નેમિષ, પુષ્કરાણી, કાશી, પ્રયાગ, કુરુજંગલાની તિષ્ઠંતી દેહે કૃતભક્તિ પૂર્વમ ગોવિંદ ભક્તિમ વહતામ નરાણામ। 126માં અધ્યાયનું 17મું શ્લોક। આ પ્રમાણે વિદ્વાન પુરુષે ભગવતી લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુની આરાધના કરવી, જે આ પ્રમાણે કરે છે તે બ્રાહ્મણ સદા કૃતકૃત્ય થઈ જાય છે। હે પાર્વતી, ક્ષત્રિય, વૈશ્ય અથવા શુદ્ર પણ કેમ ન હોય, જે ભગવાન વિષ્ણુની વિશેષ રૂપે ભક્તિ કરે છે તેની સંદેહ મુક્ત થઈ જાય છે। ક્ષત્રિયો વા અથ વૈશ્યો વા શુદ્રો વા સુરસતમે ભક્તિમ કુર્વન વિશેષેણ મુક્તિમ યાતિ ન સંશય। 126માં અધ્યાયનો 19મો શ્લોક। પાર્વતીજીએ પૂછ્યું, હે સુરેશ્વર, આ પૃથ્વી પર શાલિગ્રામ શિલાની વિશુદ્ધ મૂર્તિઓ બહુ છે, તેમનામાં કેટલી મૂર્તિઓને પૂજામાં ગ્રહણ કરવી જોઈએ? શ્રી મહાદેવજી બોલ્યા, હે દેવી, જ્યાં શાલિગ્રામ શિલાની કલ્યાણમય મૂર્તિ સદા બિરાજમાન રહે છે તે ઘરને વેદોમાં બધા તીર્થોથી શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે। બ્રાહ્મણોએ 5, ક્ષત્રિયોએ 4, વૈશ્યોએ 3 અને શુદ્રોએ 1 જ શાલિગ્રામ મૂર્તિની યત્નપૂર્વક પૂજા કરવી જોઈએ। આ પ્રમાણે કરવાથી તેઓ આ લોકમાં સમસ્ત ભાગોનો ઉપભોગ કરીને અંતમાં ભગવાન વિષ્ણુના પરમ ધામમાં જાય છે। આ શાલિગ્રામ શિલા ભગવાનની સૌથી મોટી મૂર્તિ છે, જે પૂજન કરવાથી સદા પાપોનો નાશ કરનાર અને મોક્ષરૂપી ફળ આપનારી છે। જ્યાં શાલિગ્રામ શિલા બિરાજે છે ત્યાં ગંગા, યમુના, ગોદાવરી અને સરસ્વતી બધા તીર્થોનો નિવાસ છે, તેથી મુક્તિની ઈચ્છા રાખનાર પુરુષે એનું વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ। હે દેવેશ્વરી, જે ભક્તિભાવથી જનાર્દનનું પૂજન કરે છે તેમના દર્શન કરીને બ્રહ્મહત્યારો પણ શુદ્ધ થઈ જાય છે। પિતૃઓ સદા વાત જ કર્યા કરે છે કે અમારા કુળમાં કોઈ વૈષ્ણવ પુત્ર ઉત્પન્ન થાય, જે અમારો ઉદ્ધાર કરીને અમને વિષ્ણુ ધામમાં પહોંચાડી શકે। તે દિવસ જ ધન્ય છે જેમાં ભગવાન વિષ્ણુનું પૂજન થાય છે, અને તે પુરુષની માતા, બંધુ બાંધવ તથા પિતા ધન્ય છે જે વિષ્ણુની પૂજા કરે છે। જે લોકો ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર રહે છે તે બધાને પરમ ધન્ય સમજવા જોઈએ। પિતરઃ સમદન સમદન तेत तक कुले अस्माकं तु वैष्णवाः। ये शिवस ते अस्मानस मुद धृत्य नयन्ते विष्णु मंदिरम स एव दिवसो धन्यो धन्या माता अथ बांधवाः पिता तस्य च वे वे धन्यो यस्तु विष्णुं समर्चयेत। सर्वे धन्य तमा ज्ञेया विष्णु भक्ति परायणा। 127 अध्याय ना 34 श्लोक संख्या। वैष्णव पुरुषों दर्शन मात्र थी जेटला पण उपपातक अने महापातक छे ते बधानो नाश थई जाय छे। भगवान विष्णु की पूजा में संलग्न रहवा वाला मनुष्य अग्नि जेवा तेजस्वी देखाय छे। तेवो वादळों आवरण थी मुक्त चंद्रमा की जेम बधा पापो थी मुक्त थई जाय छे। वैष्णवना पूजन थी मोटा मोटा पाप नष्ट थई जाय छे। आद्र स्वेच्छा थी करेलू पाप, शुष्क अनिच्छा थी करेलू पाप, लघु अने स्थूल मन वाणी अने शरीर द्वारा करेलू प्रमाद थी थनारू तथा जाणीने ने अजाणता करवामां आवेलू जे पाप छे ते बधु वैष्णवो साथे वार्तालाप करवाथी नष्ट थई जाय छे। साधु पुरुषोना दर्शनथी पापहीन पुरुष स्वर्गमां जाय छे अने पापी मनुष्य पाप रहित थईने शुद्ध थई जाय छे। आ तद्दन साची बात छे। भगवान विष्णुनो भक्त पवित्र ने पण पवित्र करनारो तथा संसार रूपी कीचड़ना डाग ने धोई नाखवामां दक्ष होय छे एमां जराय संदेह नथी। संसार कर्दमाले प्रपलाक्ष न विशारदः पावनः पावना नाम च विष्णु भक्तो न संशय। 127 अध्याय 21-22 श्लोक संख्या। जे विष्णु भक्त दररोज भगवान मधुसूदन नु स्मरण करे छे तेमने विष्णुमय समझवा जोईए। तेमना विष्णु रूप होवामां जराय संदेह नथी। ભગવાનના શ્રી વિગ્રહનો વર્ણ નૂતન મેઘોની નીલ ઘટા જેવો શ્યામ સુંદર છે। નેત્ર કમળ જેવા વિકસિત અને વિશાળ છે। તેમણે પોતાના હાથોમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે। શરીર પર પીતાંબર શોભી રહ્યું છે। વૃક્ષસ્થળ કૌસ્તુભ મણિથી પ્રકાશિત થઈ રહ્યું છે। શ્રી હરિએ ગળામાં વનમાળા ધારણ કરેલી છે। કુંડળોની દિવ્ય જ્યોતિથી તેમના ગાલ અને મુખની કાંતિ બહુ વધી ગઈ છે। મુગટથી મસ્તક સુશોભિત છે। હાથોમાં કંકણ, ભુજાઓમાં બાજુબંધ અને ચરણોમાં નુપુર શોભી રહ્યા છે। મુખ કમળ પ્રસન્નતાથી ખીલેલું છે। ચાર ભુજાઓ છે અને સાથે ભગવતી લક્ષ્મીજી બિરાજમાન છે। હે પાર્વતી, જે બ્રાહ્મણ ભક્તિભાવથી યુક્ત થઈને આ પ્રમાણે જે શ્રી વિષ્ણુનું ધ્યાન કરે છે તે સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે। તે જ વાસ્તવમાં વૈષ્ણવ છે એમાં જરા પણ સંદેહ નથી। હે દેવેશ્વરી, તેમના માત્ર દર્શન કરવાથી, તેમના પ્રતિ ભક્તિ રાખવાથી અને ભોજન કરાવવાથી તથા તેમની પૂજા કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ અવશ્ય થાય છે। તેષામ દર્શન માત્રેણ ભક્તયા વા ભોજનેન વા પૂજનેન ચ દેવેશી વૈકુંઠમ લભતે ધ્રુવમ। 127 અધ્યાયનો 28મો શ્લોક સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।